સજાનંદ સ્વામી મહારાજની જય. ધનુર્માસના પવિત્ર દિવસોમાં વાસુદેવ મહાત્માની નિત્યને માટે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. આજે પૂજ્ય શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી આપણને વાસુદેવ મહાત્મા ગ્રંથને સહારે મહારાજનું વિશેષ મહાત્મ સમજાવવાના છે. પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ઠાકોરજી પોથીશ્રીને વક્તાશ્રીના પૂજનમાં આપણા સૌના હૈયાને હાથને સાથે લઈ અને પૂજનમાં જોડાશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષદૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યે નામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નહ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સર્વે પ્રાતસ્મરણીય સંતો, સર્વે વાલા ભગવદ્ ભક્તજનો, જય સ્વામિનારાયણ. વાસુદેવ મહાત્મ્યની કથા મધ્ય ભાગમાં આપણે પહોંચ્યા છીએ. 32 અધ્યાયનો આ ગ્રંથ 16મા અધ્યાય આપણે પહોંચ્યા છીએ. નારદજી શ્વેતદ્વીપના મુક્તોના દર્શન કરી અને ત્યાંથી આગળ અક્ષરધામના દર્શન કરવા માટે જાય છે. એ પ્રસંગ ચાલે છે. સ્ટેજનો વધારે શ્વેત મુક્તની સાથે, શ્વેત મુક્ત આગળ છે, નારદજી એમની પાછળ છે. એક પછી એક લોકને વટાવતા સત્યલોકથી ઉપર, એટલે બ્રહ્માજીના લોકથી પણ ઉપર પ્રકૃતિ પુરુષ વગેરેના આવરણોને ભેદી અને બ્રહ્મધામમાં જાય છે એમનું વર્ણન ચાલે છે. બ્રહ્મલોકમ તતો દ્રષ્ટવા શ્વેતમુક્તાનુ ગો મુનિ કૃષ્ણસ્યેવ છયાદ્વાનમ પ્રાપાષ્ટાવરણેષ્વપી. બ્રહ્મલોક એટલે કે બ્રહ્માજીના લોકને, સત્યલોકને જોઈને તતો દ્રષ્ટવા, આકાશ માર્ગે ઉડ્યા જાય છે. આપણે ફ્લાઇટમાં ઉડતા હોઈએ અને પછી નીચેથી મુંબઈ પસાર થાય, અમેરિકા જતા હોય તો આ દુબઈ ને એ બધું, આબુધાબી ને એ બધું પસાર થાય. જોકે ત્યારે તો બહુ ઉપર હોય, પણ ક્યારેક વોલ્ટ હોય અને ફ્લાઇટ લેન્ડ થતું હોય અને પછી વળી પાછું ટેક ઓફ થાય તો આખું એ નગર છે એ આપણને દેખાય, એનો વૈભવ દેખાય. એમાં લંડનમાંથી ઉપર થઈને નીકળ્યા હોઈએ, ન્યુયોર્ક વગેરે શહેરો, એ બધા શહેરો એને જ્યારે બર્ડ્સ આઈ વ્યૂથી જોવામાં આવે, પક્ષીની દ્રષ્ટિએ જોવામાં આવે, ત્યારે એની રમણીયતા બહુ વધારે લાગે. એમ નારદજી અને શ્વેત મુક્ત એ બંને આકાશ માર્ગે ઉડ્યા જાય છે. બ્રહ્મલોક સત્યલોકની અંદર બ્રહ્માજી, બ્રહ્માજીનું સ્થાન, એના વૈભવો, એમના મહેલો, એ બધા આશ્ચર્ય એમને જોતા જાય છે. બ્રહ્મલોકમ તતો દ્રષ્ટવા, એ ઉપરથી એમને દેખાણા અતિ રમણીય લાગે. દૂરથી ડુંગર, આટલા માટે કે વળી પાછો આપણે લોભાઈ ન જઈએ, નહીતર ખાલી એક અમેરિકા જેવું સ્વર્ગની આગળ કંઈ ન કહેવાય એવો દેશ અને એના સુખની આપણને ઈચ્છા રહેતી હોય તો બહુ સહજ છે કે આ સત્યલોકના સુખ તો કેટલા બધા મોટા. પણ બહુ સરસ લખ્યું અહીંયા કે કૃષ્ણસ્યેવે છયાદ્વાનમ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી જ નારદ મુનિ છે એ અહીંયા સુધી પહોંચી શક્યા અને આ રીતે જઈ શક્યા. શરૂઆત થઈ ત્યારથી કૃષ્ણને પ્રેરિતો રદી, ભગવાનની ઈચ્છા વગર મારી મરજી વિના રે કોઈથી તરણું નવું તોડાય. તો નારદજી આટલે સુધી પહોંચ્યા, તો નારદજી ભગવાનની ઈચ્છાથી પહોંચ્યા. ભગવાન એવો સંકલ્પ કર્યો કે નારદજીને મારું દર્શન થાય અને આ લોક અને લોકાંતરના બધાના દર્શન થાય. મહારાજે પ્રથમ પ્રકરણના 9મા વચનામૃતમાં એવું કહ્યું કે જે ભગવાનના ભક્તને પ્રત્યક્ષ જે ભગવાન મળ્યા છે એમને વિશે જો નિશ્ચય થયો, એમને મૂકી અને બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી એવા ભક્તને ભગવાન છે એ બધું જ બધા લોકના દર્શન કરાવે છે. પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં અખંડ વૃત્તિની વાત કરતા કરતા મહારાજે આ બધી વાત કરી. મહારાજ કહે, જેમને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે એવા ભગવાનના ભક્તને બ્રહ્મપુર આદિક ધામના, ગોલોક આદિક ધામના, શ્વેતદ્વીપ આદિક ધામના દર્શન થાય છે. ભગવાનના સ્વરૂપમાં આપણી અખંડ વૃત્તિ રહે ને, એટલે ભગવાનને એક દિવસ એમ થાય કે હવે મારા એકાંતિક ભગત થઈ ગયા, મારો વૈભવ દેખાડું એમને, અને પછી ભગવાન આ બધા બ્રહ્મધામના દર્શન કરાવે છે. એટલે ભગવાનની ઈચ્છા વગર કોઈ પ્રાપ્ત એ ધામને પ્રાપ્ત કરી શકતું નથી, એટલે સુધી પહોંચી શકતું નથી. પ્રાપ અષ્ટ આવરણેષુ અપી, આઠેય આવરણોને ભેદી. અને નારદજી છે એ આઠ આવરણ કયા કયા? તમને તો બધું મોઢે છે. કેટલો લાંબો સત્સંગ આપણો, કેમ હવે ન હોય તો. આગળના શ્લોકમાં કહે છે, ભૂમ્યપ્ય તેજો નીલાકાશમ મહત પ્રકૃતિ ક્રમાત. ભૂમિ એટલે પૃથ્વી આવરણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, આ અષ્ટ આવરણોને પાર કરી ચૂક્યા. બ્રહ્માંડથી પાર થયા એટલે પ્રકૃતિ પુરુષથી પાર થયા, ત્યાર પછી બ્રહ્માંડથી આગળ પછી પ્રકૃતિ પુરુષ, મહત્તત્વ અને પ્રકૃતિ પુરુષ. વિરાટ નારાયણ પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પુરુષ આ જે ત્રણ ઈશ્વરીય તત્વો છે, એમના લોક એમને પણ એ પાર કરી ગયા. ક્રાંતવા દશોત્તર ગુણાહા પ્રાપ ગોલોકમ અદ્ભુતમ. આ આઠેય આવરણો એક એકથી દસ દસ ગણા વધારે છે. પૃથ્વી જેવડી છે એના કરતા દસ ગણું વધારે જળ છે. પૃથ્વી કેવડી? 50 કોટી 50 કરોડ, લાખ નહીં, બહુ સસ્તામાં ન પતાવો. 50 કરોડ યોજન આ પૃથ્વીનું પડ છે, પીઠ છે. પચાસ કરોડ યોજન પૃથ્વી અને એનાથી 10 ગણું જળ એટલે 500 કરોડ, એનાથી 10 ગણું તેજ એટલે 5000 કરોડ રૂપિયા નહીં હો ભાઈ યોજન, આપણે કઈ હિસાબ જ નથી આવતું. ગૂગલમાં જઈને માપવા જઈએ ને તો આપણને જેટલી ધરતી દેખાય છે ને એ તો એકદમ નાનકડી છે. એમને નાને બેને મેચ કરીએ ને તો મેચ જ ન થાય, કારણ કે આપણે માત્ર જે પૃથ્વી દેખાય છે, ભૂમિ દેખાય છે, ધરતી દેખાય છે એટલા જ ભાગને આપણે ગણીએ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણ એ જે પૃથ્વી ગણે છે એ અલગ, એ પૃથ્વી આવરણને ગણે છે. એમાં 14 લોક આવી ગયા. ખગોળ ભૂગોળના વચનામૃતના આધારે પૃથ્વી લોકને વિશે આટલું, ને પછી આ આટલું આટલું આટલું આટલું મોટું પૃથ્વીનું પડ છે, આ બધું જ એમાં આવી ગયું. અને એટલે 50 કોટી યોજન થાય. બાકી આપણે જે રહીએ છીએ તો બહુ નાનકડી પૃથ્વી છે. અને આપણે ફરતી જે સમુદ્ર છે એ સમુદ્રના આધારે આપણને એમ થાય છે કે બસ આ જ સમુદ્ર, આનાથી આગળ કંઈ નથી દેખાતું. પણ એનાથી આગળ 7 સમુદ્ર છે, 7 દ્વીપ છે. એટલે એ જગ્યાએ પણ પૃથ્વી છે. દ્વીપ એમને જ કહેવાય કે જે જળની વચ્ચે જે પૃથ્વી હોય એને દ્વીપ કહેવાય, આઈલેન્ડ, ટાપુ. એવડી મોટી પૃથ્વી, એનાથી અતિ 10 ગણું વધારે જળ, એનાથી 10 ગણું તેજ, એનાથી 10 ગણું વાયુ, એનાથી 10 ગણું આકાશ. આ તમામ આવરણોને ભેદી અને અષ્ટ આવરણ પાર ક્રાંતવા દશોત્તર ગુણાહા પ્રાપ ગોલોકમ અદ્ભુતમ. અદ્ભુત એવું ગોલોક ધામ એમનું દર્શન થયું છે નારદજીને. શ્વેત મુક્તની પાછળ પાછળ જતા એ આઠેય આવરણોને પાર કરી ગોલોક ધામના દૂરથી એમને દર્શન થાય છે. ધામ તેજો મયમ તદહી પ્રાપ્યમ એકાંતિકે હરે. એકાંતિક એવા ભગવાનના જે ભક્ત છે એમને જ આ ધામની પ્રાપ્તિ થાય છે. ગચ્છન દદર્શ વિતતામ અગાધામ વિરજામ નદીમ. નારદજી છે એ ચાલતા ચાલતા એટલે ઉડતા ઉડતા આકાશ માર્ગે ગયા છે ને, ઉડતા ઉડતા એ દૂરથી જે ગોલોક ધામ દેખાય છે એમને આગળના ભાગમાં વિશાળ એવી વિરજા નદી એમનું દર્શન થયું. એમને એ વિશાળ જે વિરજા નદી છે એ કેવી છે તો એમની અંદર ગોપી ગોપ વગેરે સ્નાન કર્યું અને એમના સ્નાનથી એમના શરીર ઉપર જે દિવ્ય ચંદન હોય એ દિવ્ય ચંદન આ વિરજા નદીના જળમાં ભળ્યું અને વિરજા નદીનું જળ એમના ચંદનથી સુગંધિત અને એમની સુગંધ નારદજી આકાશમાં ઉડે છે ને ત્યાં આવી. એમને કેટલું સુગંધી હશે, ઘણી વખત નથી કોઈ ભગવાનના ભગત આમ બોડી સ્પ્રે છાંટીને દંડવટ કરવા આવે ને, તમે અંદર એન્ટર થાય ને ત્યાં ખબર પડી જાય કે ભગતે હારા માયલો. એટલે ઘણી વખત હારા માયલો એટલે આમ જાજો છાંટ્યો એમ, પછી ક્વોલિટી તો જે હોય તે. એ દિવ્ય મુક્તો અક્ષર મુક્તો એમણે સ્નાન કર્યું અને એમના ચંદનના સુગંધથી એ વિરજા નદીનું જળ છે સુગંધી છે. સાથે સાથે એ નદીની અંદર કમળો ખીલા છે, સરોવરની અંદર ખીલે પણ અહીંયા એવું લખ્યું છે કે વિરજા નદીને વિશે કમળો ખીલા છે. શ્વેત રક્ત શ્યામ અલગ અલગ કલરના કમળો એ ખીલેલા છે. નારદજી ઉપરથી દર્શન કરે છે અને એ નદીને ઉપર થઈને જઈ રહ્યા હશે. આવો શિયાળાનો સમય હોય, નદીનું પાણી ખળખળ ખળખળ વહેતું હોય, ઠંડી હોય એટલે નદીના પાણીમાંથી આમ વરાળ નીકળતી હોય, ધુમાડા નીકળતા હોય કે ન નીકળે, ઉનાળામાં નીકળે વરાળ તો, પણ જેને આપણે શું કહીએ બાફ નીકળે આ, અને એ દર્શન થતું હોય અને નારદજી એ વિશાળ નદીને પાર કરતા હોય. નદી પૂરી થઈ એટલે કિનારો આવ્યો. આ બાજુના કિનારાનું કંઈ નથી કહ્યું પણ સામેના કિનારાનું વર્ણન કર્યું છે. તસ્યા તટમ મનોહારી સ્ફટિકાશ્મયમ મહત. નારદજી આકાશ માર્ગે વિહાર કરતા થકા એ નદીને પાર કરી અને એમના કિનારે કેવો કિનારો છે તો કે સ્ફટિક મણીઓથી અતિશય શોભી રહ્યો છે, મણીઓથી શોભી રહ્યો છે કિનારો. એકાદો મણી આપણને મળી જાય ને તો કઈ ન જોઈએ. આગળ વર્ણન એવું જ આવશે કે આપણું મન લોભાઈ જાય. પ્રાપ શ્વેત હરિદ્ર રક્તપીત સન્મણી રાજિતમ. શ્વેત મણી છે, કોઈ લીલા મણી છે, કોઈ પીળા મણી છે, લાલ મણી છે, આવા ઘણા બધા મણીઓ કલરે કલરના મણીઓથી સુશોભિત એવો એક કિનારો છે. આમ વેરાયેલા પીડા છે. આપણે ત્યાં નદીઓમાં રેતી હોય અને રેતીની અંદર છીપલાવો હોય અને એ છીપલા ચળકતા હોય, કોઈ શ્વેત હોય, કોઈ વળી આઈવરી કલરના હોય, કોઈ વળી ગ્રે કલરના હોય, અલગ અલગ છીપલાઓ એ ચળકતા હોય, પણ વિરજા નદીના કાંઠે મણીઓ ચળકે છે. એમની સાથે સાથે કલ્પવૃક્ષ એમની હારો ઊભી છે. નદીના કાંઠે સજે વૃક્ષો હોય. કલ્પવૃક્ષા બિરજુષ્ટમ પ્રવાલામ કુરશોભિતમ સ્યમંતક ઇન્દ્ર નીલાદિમણીનામ ખનિમંડિતમ. એ કલ્પવૃક્ષો પછી સેમંતકમણિ, ઇન્દ્રનીલમણી. સેમંતકમણિનું નામ સાંભળ્યું હશે, ભાગવતની અંદર બહુ મોટી કથા અક્રૂરજીની. એકાદો મણિ ત્યાંથી એમને પ્રાપ્ત થયો હશે. દરરોજ સવારમાં એ સેમંતક મણિ આ સૂર્ય આપ્યો હતો, એ સેમંતક મણિ 80 કિલો સોનું આપતો હતો. કેટલું? દરરોજ 80 કિલો, તોલા નહીં, દરરોજ 80 કિલો. એટલે તો અક્રૂરજી કાશીમાં જઈ અને દાન ધર્માદો ચાલુ કર્યો, યજ્ઞ ચાલુ કર્યા. એ સેમંતક મણી એમની ખાલી એક બે મણી નહીં પણ એમની ખાણ અહીંયા આવેલી છે. બોલો, નદી, નદીનો તટ, તટમાં મણીઓ વેરાયેલા, કલ્પવૃક્ષના લાઈનો બધી છે, એમના પછી ખાણ છે. અને એ ખાણમાંથી સેમંતક મણી અને ઇન્દ્રનીલમણી, એ નીલમણીઓ એ વગેરે મણીઓની ખાણ ત્યાં છે. આ ધામનું દર્શન છે ને યાદ રાખવા જેવું. જો હજી આગળ આવશે, હા આપણે જયારે જઈશું ત્યારે સર આ બધું આવશે આપણને. પણ પહોંચીએ તો, જો કે પહોંચ્યું જ આપણને, પરમાત્માનો નિશ્ચય છે. એટલે નાના મણિન્દ્ર નિચિત સોપાન તત તતો અતિશોભનમ. અને એ જે નદી છે એમનો તટ પૂર્ણ થયો, ત્યાર પછી કિનારો જે આવે એ કિનારા ઉપર ઘાટ છે, પગથિયાઓ છે. કારણ કે દરરોજ મુક્તો સ્નાન કરવા માટે આવતા હોય એમના માટે, પણ એ પણ બધા નાના પ્રકારના, એટલે અલગ અલગ પ્રકારના આવા જે મણીઓ છે એ મણીઓથી એ ઘાટ સુશોભિત છે. કુજદભીર મધુરમ જુષ્ટમ હંસાકાર પંડવાદિભિ. અનેક પ્રકારના જે પક્ષીઓ એમના થકી, એમના ગુંજનથી આ બધું શોભી રહ્યું છે. ભમરાઓ ત્યાં ગુંજન કરી રહ્યા છે. વૃંદેહી કામદુઘાનામ ગજેન્દ્રાણામ ચ વાજીનામ. કામદુગા ગાયના આમ ટોળા ને ટોળા છે, હાથીઓના ટોળા છે, વાજી એટલે અશ્વ ઘોડાઓના ટોળા છે. પીબદ્ભીર નિર્મલમ તોયમ રાજિતમ ચ વ્યતિક રાજિતમ સ વ્યતિક્રમત. નિર્મળ એવા જળ એમનું એ પાન કરે છે. અને આવું દર્શન કરતા થકા એમણે આ વિરજા નદીને વ્યતિક્રમ કર્યો એટલે એમને ઉલ્લંઘી ગયા. હરિલામૃતની અંદર બહુ સરસ વર્ણન આવે છે. વિહારીલાલજી મહારાજે બીજા કળશના 11મા વિશ્રામની અંદર આ બધું વર્ણન કર્યું છે. એમાં પણ આ જે અશ્વો છે, કામધેનુ ગાય વગેરે છે, હાથી ઘોડા છે, તો બધા અહીંયાથી જ ગયા હશે ને? બસ એટલું જ સમજવાનું, નહીતર આપણી પ્રાકૃત બુદ્ધિ સમજે તો કેવું સમજે કે જેમ અહીંયા હાથી ઘોડા ને એ બધું છે, એવા ને એવા જ હાથી ને ઘોડા ત્યાં હશે, એવું નથી. ભગવાનની સેવા કરવા માટે એ મુક્તો છે એ અલગ અલગ રૂપે થઈ અને ભગવાનની સેવા માટે શણગાર સજે છે. આ જે મણીઓ છે એ પણ મુક્તો છે, કશું જ નિર્જીવ નથી. વૃક્ષો છે એ પણ મુક્તો છે, ભ્રમરાઓ એ પણ મુક્તો છે, પક્ષીઓ એ પણ મુક્ત છે, હાથી અને અશ્વો એ પણ મુક્ત છે. અને વૃક્ષોને લીપાયેલી એવી જે વેલીઓ છે એ પણ મુક્તો છે. કઈ જડ વસ્તુ નથી જે ધામમાં, ન જડ વસ્તુ કશી જણાય, ચૈતન્ય ના જ તરુ વેલી તમામ ત્યાંય. એ વૃક્ષો છે એ પણ ચૈતન્ય વૃક્ષો છે, દિવ્ય વૃક્ષો છે. પ્રાકાર દ્વાર પણ ચિન્મય તે હઠાર, આકાર રંગ પલટે પલમાય પાર. એક એક ક્ષણે એમના કલર છે એ બદલે છે. આપણે તો બધી એલઈડી લાઇટ ફિટ કરવી પડે ત્યારે બધું સુશોભિત થાય, પણ ત્યાં એ મુક્તો છે, એ ચૈતન્ય હોવાથી એ જ્યારે સંકલ્પ કરે એને સંકલ્પ પ્રમાણે એમના શરીર થઈ જાય. કારણ કે એ પોતે ભાગવતી તનુને પ્રાપ્ત કરેલા છે, એ પણ દિવ્ય છે ને એ પણ ચૈતન્ય છે. અને એ ચૈતન્ય છે એટલે જેવા રૂપને ધારણ કરવું હોય, કોઈ મુક્તના મનમાં એવું થાય કે મારે મહારાજની સેવા એમના સિંહાસનની અંદર એક સરસ પ્રકારના મણી થઈને કરવી છે, એ મણિરૂપે બની જાય અને એ સિંહાસનમાં એ જગ્યાએ ગોઠવાઈ જાય. કોઈ મુક્ત છે એમને સિંહાસન થવાની ઈચ્છા થાય તો એ સિંહાસન થાય. કોઈ મુક્તને ભગવાનની માલિકા માળા થવાની ઈચ્છા થાય તો એ વૈજયંતી માળા બને. પાંચ સાત દસ મુક્તો એક રૂચિવાળા હોય તો એ ભેળા થઈ અને નક્કી કરે કે આપણે બધા એક એક મણકા બની જઈએ અને એક મેરુ બની જાય, અને એ બધા મુક્તો ભેળા થઈ અને વળી પાછી એક બીજી માળા પણ બને. મુક્તો છે એ આ બધા જ ચૈતન્ય એ અલગ અલગ રૂપે થાય છે. વિરજા નદીને જ્યારે પાર કરીએ ત્યાર પછી ત્યાં માયાનું કોઈ આવરણ નથી, એટલે આપણે જેવી કલ્પના કરીએ છીએ એવી માયિક કલ્પના ત્યાં નથી, છે આપણા જેવું જ, પણ એમના દિવ્ય શરીરો છે. આપણને જેમ ભૂખ લાગે એમ એમને ભૂખ લાગતી નથી, એમને તરસ લાગતી નથી, છતાં પણ એ જળપાન કરે છે, એ ઉત્તમ ભોગોને ભોગવે છે. નારદજી આ બધું દર્શન કરતા થકા, અતિશય આનંદ પામતા થકા, એ આકાશ માર્ગે ઉડી રહ્યા છે. ઉત્તીર્યાથ ધ્વનિમ દિવ્યામ તત્ક્ષણાદિસ્વરેચ્છયા, ભગવાનની ઈચ્છાથી વિરજા નદીને ઉતરીને પાર કરીને દિવ્ય એવી તદ્ધામ પરિખા ભૂતામ શતશૃંગમ અવાપ સહ, શતશૃંગ નામના પર્વતને એમણે દર્શન કર્યા. દૂરથી જે ધામ દેખાય છે એમાં પહેલો મોટો પર્વત દેખાય છે. હવે આને થોડું વધારે ક્લિયર કરીએ, એક મોટો પર્વત છે, એ પર્વતની ફરતી કરી તદ્ધામ પરિખા ભૂતામ, જેવી રીતે જૂના સમયની અંદર અહીંયા આપણે જૂનાગઢમાં જઈએ તો ત્યાં ઉપરકોટનો જે કિલ્લો છે એ કિલ્લાની ફરતી કોર, જૂના સમયમાં કોઈ રાજા છે એ ચડાઈ કરે તો એમને સુગમતાથી ચડાઈ ન થઈ શકે, એટલા માટે ખાણ ખોદાવતા, ખાઈ ખોદાવે અને એમાં પાણી ભરી રાખે, એટલે ઘોડા હાથી આ તે બીજું ત્રીજું બધા અટવાઈ જાય. બીજું એના કરતાં સીધા જ એ કિલ્લાને તોડી અને ભેદી અને અંદર પ્રવેશી ન શકે. એ કિલ્લાના ગઢ છે એની દિવાલો છે એ ખૂબ ઊંચી અને મજબૂત હોય. એવી જ રીતે વિરજા નદી છે એ ગોલોક ધામની ફરતી કોર, એટલે કે આ શતશૃંગ પર્વતની ફરતી કોર વર્તુળાકારે એ નદી વહે છે, એટલે ચારેય બાજુ આવું દ્રશ્ય છે. બહાર નીકળીએ એટલે આવી સરસ મજાની નદી એમના દર્શન થાય. આપણે ત્યાં તો નદી આમ નીકળતી હોય તો આગળથી નીકળીને વહી જાય. આખા એ ગોલોક ધામની ફરતી કોર વિરજા નદી છે, એટલે વિરજા નદીને પાર કર્યા વગર કોઈ ગોલોક ધામને વિશે પ્રવેશ કરી શકે નહીં. એમાં સ્નાન કરવું જ પડે, ગમે ત્યાંથી અમેરિકાની બોર્ડર તોડી અને વિધાઉટ વિઝા એન્ટ્રી થઈ શકે, પણ ભગવાનના ધામમાં એવી એન્ટ્રી થતી નથી. શતશૃંગ પર્વત એમની શોભા એમનું હવે વર્ણન કરે છે. એ કેવો છે તો કે હિરણ્યમય સુવર્ણ, સુવર્ણનો પર્વત હોય એવો એ પર્વત છે. ક્યારે સુવર્ણનો પર્વત જોયો છે? હિમાલયની અંદર ક્યારેક આપણે ગયા હોઈએ, બરફથી આચ્છાદિત એ હિમ શિખરો એમના દર્શન થતા હોય, વહેલી સવારમાં સૂર્યનારાયણ જ્યારે ઉદય થવાના હોય અને સૂર્યનારાયણના દર્શન આપણને ન થતા હોય પણ સૂર્યનારાયણ છે એમના પ્રકાશના કિરણો એ શ્વેત બરફ ઉપર પડે, પીળો પ્રકાશ બરફ ઉપર પડે એટલે રિફ્લેક્શન થાય, એટલે આપણને એ શિખરો છે ને એ સુવર્ણના હોય ને એવો આભાસ થાય. આ તો ખાલી આભાસ થયો. જ્યારે સતશૃંગ પર્વત છે એ આખે આખો હિરણ્યમય છે, એ સુવર્ણનો છે, દર્શનીય છે. એક કરોડ યોજન જેટલી એમની ઊંચાઈ છે, એક કરોડ યોજન, અને એમનો વિસ્તાર કેવડો મોટો છે તો કે 10 કરોડ યોજન એ ફેલાયેલો છે. એટલે 10 ગણો ફેલાયેલો છે એ સતશૃંગ પર્વતની અંદર. અપરિમિત કલ્પવૃક્ષો છે, પારિજાતના વૃક્ષો છે, મોગરો, જોઈ, આદિક વેલીઓ છે, લવિંગ, એલાયચી એમની લતાઓ, સોનેરી કેળો છે. હોય એ બધું સોનેરી જ હોય પછી તો, સુવર્ણની કેળો છે. અહીંયા આપણે લીલી કેળ છે, ત્યાં સુવર્ણની, એમાં લીલ સોનાના કેળાઓ હશે. જોકે તો કેળા પાકે એટલે તો અમે સુવર્ણ જેવા લાગે, પીળા હોય એટલે. અને એ વૃક્ષો વડે સુશોભિત એવા સતશૃંગ પર્વત, એમાં હરણાઓ છે, હાથીઓ છે, મધુર શબ્દો પક્ષીઓ કરી રહ્યા છે. આવી રીતે અતિશય શોભાયમાન એવા પર્વત છે. દુર્ગા ઈતસ્ય તદ્ધામ તદ્ધામનસ્તસ્ય રમ્યેશ સાનુષુ મનોજ્ઞાન વિતતાનેક્ષદ ભગવદ રાસ મંડપાન. આ બધાનું દર્શન કરતા થકા, સતશૃંગ પર્વતનું દર્શન કરતા થકા નારદજી ગોલોક ધામની કોટની પેઠે, એટલે ગઢની પેઠે, ચારેય તરફ આ સતશૃંગ પર્વત છે એમના અંદર પ્રવેશ કર્યા અને ત્યાં સપાટ જમીન આવી. એ જમીનની અંદર ભગવાનને રાસ રમવા માટેના રાસ મંડપો છે, વિશાળ એવા રમણીય મંડપો. એ નારદજીને દર્શન થયા. વૃત્તાન ઉદ્યાન તતિભી ફુલ્લ પુષ્પ સુગંધિભી કપાટે રત્ન નિચિતે ચતુર્દ્વાર સુશોભનાન. એક એક મંડપને ચાર ચાર દરવાજાઓ છે, દ્વાર છે, એટલે ચારેય દિશાઓમાંથી પ્રવેશ કરી શકાય. અલગ અલગ પ્રકારના તોરણો થી એ સુશોભિત છે. રત્નસ્તંભો, હજારો રત્નસ્તંભો લગાડેલા છે, થાંભલાઓ ઉભા કર્યા છે. અને રત્ન એટલે હીરા, મણી વગેરેથી જડાયેલા એવા સ્તંભો છે. જુષ્ટાંશ ચ કદલી સ્તંભેર મુક્તા લંબેર વિતાનકેહી. કેળના થાંભલાઓ પણ છે, એટલે કેળો પણ રોપેલી છે, એટલે મુક્તો છે, કેળ રૂપે થયા છે. દુર્વા લાજા ક્ષતફલેર યુક્તાન માંગલી કૈરપી. દુર્વા એટલે ધ્રો, લાજા એટલે ધાણી, અક્ષત ફલે ચોખા, આ બધાથી યુક્ત માંગલિક જે છે એ બધાથી યુક્ત પણ સુશોભિત એવા રાસમંડપો શોભી રહ્યા છે. એ રાસમંડપોની અંદર વચ્ચેનો જે જમીનનો ભાગ છે એ કેવી રીતે શણગારેલો છે તો કે ચંદન, અગરુ, કસ્તુરી, કેસર આદિ સુગંધી જે પદાર્થો છે એમના થકી અલગ અલગ પ્રકારની રંગોળીઓ પૂરી એમના થકી સુશોભિત થયા છે અને એમના આંગણાઓ આમ છાંટેલા છે. વિવિધ વાદ્યોના નાદો એ સંભળાઈ રહ્યા છે, હૃદયને અત્યંત આનંદ ઉપજાવે એવું એ મધુર સંગીત ગુંજી રહ્યું છે. અહીંયા એક થોડીક કળા સંગીતની આવડતી હોય અને એ આપણા મનને પ્રસન્ન કરી દે તો મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે કે ભગવાનની જે ભૂમિ છે, ધામની ભૂમિ છે, એ કેવી છે? તો કે એમની ઉપમા આ લોકના અનંત લોક છે, જે સત્ય લોક આદિ તમામ લોક, એ કોઈની સાથે એમની ઉપમા સંભવે નહીં, એવું ભગવાનનું ધામ છે. એમનો જે સુગંધ છે, એમના જે પદાર્થો છે, એ એમના પદાર્થોની ઉપમા અહીંયા આ લોકના પદાર્થને કોઈને એની ઉપમા ના આપી શકાય. આપણને માત્ર એક અનુમાન થાય એટલા માટે શાસ્ત્રો ઉપમા આપે કે ભગવાનનું ધામ આવું છે, એ વૃક્ષો આવા છે, પણ એમની ઉપમા આપી શકાતી નથી. ઉપમા ક્યારે આપી શકાય? તો કે બંનેની વચ્ચે કંઈક સમાનતા હોય ત્યારે ઉપમા આપી શકાય, પણ જ્યારે અતિશય અસમાનતા હોય ત્યારે ઉપમા પણ નથી આપી શકાતી. ભગવાનના ધામની આગળ આ લોકની અંદર જે પણ કંઈ યત્કિંચિત સુખ માત્ર છે, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અક્ષરધામમાંથી મચ્છરિયાએ પેશાબ કર્યો અને એની જણ ઊંડી, ખાલી આમ આપણે ધોધ જોવા જઈએ ત્યારે જણ ઉડતી હોય પાણીની, એમ એમના પેશાબની આ જણ ઉડીને એ બધું આ સુખ, બીજું કઈ નહીં. હવે ક્યાં અક્ષરધામનું સુખ અને કેટલી માત્રા, માત્રાની અંદર પણ ફરક છે, ક્વોલિટીની અંદર પણ ફરક છે. અને ભગવાને એટલા માટે મૂક્યું છે કે આપણને આ સુખ જોઈએ અને થોડી કલ્પના આવે કે ચાલો આપણે એ સુખને પ્રાપ્ત કરીએ. આ બ્રહ્મપુર ધામનું જે વર્ણન છે એમને સાંભળીને આપણને એમ થાય કે ચાલો આપણે ત્યાં જઈએ. હિમાલયનું વર્ણન સાંભળીને ક્યારેક ક્યારેક થાય કે નહીં? હમણાં તો ન થાય, શિયાળો છે એટલે, પણ ઉનાળો આવે ને ત્યારે થાય. ક્યાં જવું છે? તો કે મનાલી જવું છે. ચંદન, અગરુ, કસ્તુરી વગેરેથી એ રાસ મંડપોની જગ્યા છે સુશોભિત કરી છે. અનેક પ્રકારના વાજિંત્રોથી ગુંજન થઈ રહ્યું છે. તેષુ યુથાની ગોપીનામ કોટિશઃ સદદર્શઃ. ગોપીઓના કોટી કોટી એટલે કરોડ કરોડ ગોપીઓના વૃંદ છે, યુથ છે, એમના એમણે દર્શન કર્યા છે. એ જે ગોપી વૃંદો છે એ કેવા છે? તો એમણે અમૂલ્ય વસ્ત્રો ધારણ કરેલા છે, અલંકારો ધારણ કર્યા છે. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું કે જેટલા ગોપ ગોપીઓ છે એમના તમામના વર્ણન શાસ્ત્રની અંદર કરેલા છે. એમના સ્વરૂપ, એમની વાણી, એમની બુદ્ધિ, એ તમામના વર્ણન, એમના સ્વભાવ, એમની રસ, એમનો રસ, એમની પ્રકૃતિ, એમના વર્ણન શાસ્ત્રોની અંદર કર્યા છે. અહીંયા તો બહુ સંક્ષિપ્તમાં છે. અનર્ઘ્ય વાસો ભૂષાભિ સદરત્ન મણિકંકણૈ કાંચી નુપુર કેયુરૈ શોભિતાંગ્યંગુલી યકે. એમણે ઝાંઝર પહેર્યા છે, કેયુર એટલે મુગટ પહેર્યા છે. અતિશય સુગંધી રત્ન અને મણીઓથી સુશોભિત એવા કંકણ પહેર્યા છે. તારુણ્ય રૂપ લાવણ્ય અને સદાય તરુણ અવસ્થા વાળા છે. કેવા? 16 વર્ષની તરુણ અવસ્થા, કિશોર અવસ્થા. અતિશય લાવણ્ય એટલે આમ તેજસ્વી સ્વરૂપ, રમણીય સ્વરૂપ. અને રાધા લક્ષ્મી સવર્ણાની, એવું લખ્યું છે. એ ગોપી વૃંદો કેવા છે? તો કે જેવું રાધિકાજી લક્ષ્મીજી એમના જેવા સ્વરૂપ, એમનો જેવો વર્ણ, એવા એ તમામ છે. ભગવાનના ધામની અંદર કોઈને ભેદ નથી. હો, અહીંયા ભગવાને બધા કર્મના આધારે ભેદ પાડી દીધા, પણ ત્યાં કંઈક વિધાતા કર્મોના લેખ લખતા નથી. હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે કહ્યું, એટલે કર્મના આધારે એમના ભેદ પડતા નથી, બધા જ એક સમાન છે. પછી રાધાજી હોય તોય શું, ને લક્ષ્મીજી હોય તોય શું, અને ગોપિકાઓ હોય તોય શું, એ બધા એક સમાન, ભગવાનના સમાન એમણે રૂપ પ્રાપ્ત કર્યું છે. સાલોક્ય શાસ્ત્રી સામીપ્ય સારૂપ્ય કત, આ બધા જ ચતુર્ધામ મુક્તિને પ્રાપ્ત કરેલા મુક્તો છે, એટલે ભગવાનના સમાન એમનો વર્ણ છે. ઐશ્વર્ય ભોગ પણ ભગવાનના સમાન એ ભોગવે છે. અતિશય કૃષ્ણ ગીતને ગાનારા એમની ભક્તિમાં રહત છે. એમને ભગવાનની ભક્તિ સિવાય બીજું કશું ગમતું પણ નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે મનોહર એવા ગાયન કરવા યોગ્ય એવા પદોનું ગાન કરવામાં તત્પર છે. આવા ગોપિકાના વૃંદોના નારદજીને દર્શન થયા. ઉપત્યકાસુ તસ્યાદે રથ વૃંદાવનાભિધમ વનમ મહાંતમ મદ્રાક્ષિત સાવરણે નારદો મુનિ. ત્યાંથી આગળ વધ્યા. શતશૃંગ પર્વતની સપાટ જમીન ઉપર આવા રાસમંડપો, ત્યાંથી નારદજી આગળ વધ્યા. વળી પાછું આપણે એક વખત રીબેક કરી લેવું છે, કોલ બેક. વિરજા નદી, વિરજા નદીના તટ, એમના પગથિયાઓ ઘાટ, કલ્પવૃક્ષની હાર્યો, પછી ખાણ્યો મણીઓની ખાણ, અને ત્યાર પછી શતશૃંગ પર્વત. એ પર્વતની સપાટ જમીન ઉપર અલગ અલગ રાસમંડળો, અને એ રાસમંડપો એમાં ગોપિકાઓ અને ગોપિકાના વર્ણન. હવે ત્યાંથી શ્વેત મુક્તની સાથે નારદજી આગળ વધે છે, અને આગળ જાય છે ત્યાં વૃંદાવન, જે ભગવાનને અતિશય પ્રિય છે એવું વન એ પ્રાપ્ત થયું, એમના દર્શન થયા. વનમ મહાંતમ અદ્રાક્ષિત, મહાન એવું વન એમણે નારદજી એમણે જોયું છે. કૃષ્ણસ્ય રાધિકાયાશ્ચ પ્રિયમ તત ક્રીડનસ્થલમ. શ્રી કૃષ્ણ નારાયણ અને રાધિકાજી એમને અતિશય પ્રિય એવું આ વૃંદાવન છે. અહીંયા વૃંદાવન જે પૃથ્વી પર છે એ પણ ભગવાનની પ્રસાદીભૂત. ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાને ત્યાં લીલાઓ કરી. એવું ને એવું જ વન ત્યાં પણ છે. ભગવાન જ્યારે ધામમાંથી આ લોકમાં પધારે છે ત્યારે ધામ, ધામના મુક્તો પાર્ષદો, ધામની તમામ વ્યવસ્થાઓ, ભોગ ઐશ્વર્યા તમામને લઈ અને ભગવાન છે અહીંયા પધારે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું, પહેલી જ વાત, કે ભગવાન જેવા ધામમાં બિરાજે છે અને પાર્ષદો એ સહિત એવા ને એવા જ આ ધામની આ લોકને વિશે પધાર્યા, અને એ જ ભગવાન આપણી સમક્ષ બિરાજે છે એવો ભાવ રાખવો. જે જેવું ત્યાં છે એવું જ અહીંયા છે, અને જેવું અહીંયા છે એવું જ ત્યાં છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, કારણ કે આપણે બંનેને જ કલ્પના થાય છે અને મેચિંગ થાય છે. બાકી દેવલોકને એ બધાને ના પાડી દીધી કે એવું કંઈ છે જ નહીં. આ બધાનું ભેળું કરીએ તો એમની આગળ કશું નથી. એમ કૃષ્ણસ્ય રાધિકાયાશ્ચ પ્રિયમ તત ક્રીડનસ્થલમ કલ્પદ્રુમાલિભિ રમ્યમ સરોભિશ્ચ સપંકજૈ. ત્યાં સરોવરો છે, કમળોથી શોભાયમાન એવા સરોવરો છે. આજુબાજુમાં કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષો છે, લતાઓ છે, ભમરાઓ ગુંજન કરી રહ્યા છે, અને વૃંદાવનને વિશે નારદજી પધાર્યા. એમાં માત્ર કલ્પવૃક્ષો નથી પણ અલગ અલગ વૃક્ષો, આંબાના વૃક્ષ છે આમરે, આમ્રતકે, નિપેર, બદ્રીભીષ્ચ, દાડીમે, દાડમના વૃક્ષો છે, બદ્રી વૃક્ષ એટલે બોરડી, ત્યાંય કાંટા થાય છે, કાંટા વાળી જશે ને બોરડી હોય તો, પણ એ બધા દિવ્ય કાંટા, વાગે તો વાગે નહીં એમ. એટલે ઘણી વખત તો કુણા, તમે બોરડી જોયું ને કુણા કાંટા હોય, એ કુણા કાંટેના આમ તમે અડો ને તો વાગે નહીં, વળી જાય બિચારા, સોફ્ટ હોય. હે, હા, એ તો બદ્રિકાશ્રમનું બોર એમ, એમની સાથે આ કલ્પના ન થાય એવી બોરડી હોય એમ. મહારાજે વચનામૃતની અંદર બહુ સરસ વાત કરી છે, આ બધા જ મુક્તો છે, દિવ્ય છે, ચૈતન્ય છે, એમની અંદર જે બોરડી હોય એટલે કાંટા તો રહેવાના જ, પણ એ કાંટા વાગે નહીં એવા કેવી રીતે હોઈ શકે? તો મહારાજે એવું કહ્યું છે કે ભગવાનનું જે તેજ છે એ તેજ પણ ચૈતન્ય તેજ છે, જેવી રીતે સૂર્યનું કિરણ સૂર્યનું તેજ છે, અને એ તેજને કંઈ દિવાલ આડી આવી જાય, કંઈ વાદળો આડું આવી જાય તો એ રોકાઈ જાય છે, એવું એ તેજ નથી. આ તેજ તો ચૈતન્ય છે. કેવું ચૈતન્ય? તો કે જેમ કીડી ચાલી આવતી હોય, મહારાજે દ્રષ્ટાંત આપ્યું કીડીનું, અને કીડીને જો આંગળી અડાડીએ તો એ વળી પાછી બીજી બાજુથી ચાલે, ત્યાંથી પાછી વળી જાય, કારણ કે એની અંદર ચૈતન્યત્વ છે. સૂર્યનારાયણમાંથી જે કિરણો આવે છે એ કિરણોની અંદર ચૈતન્યત્વ નથી, એટલે સીધી જ ગતિ કરે છે, એ વળી પાછા આમ થઈને આમ નીકળી જાય એવું ન થાય, રોકાઈ જાય, અને ન રોકાય તો વળી પાછા ચાલ્યા આવે. એમ આ મુક્તો છે એ ચૈતન્ય છે, તેજસ્વી છે, એ બોરડી રૂપે થયા હોય તો એ બોરડી પણ અતિશય ચૈતન્ય અને અતિશય તેજસ્વી હોય, અને એ ચૈતન્ય તેજ અને એ ચૈતન્ય કાંટા, ચૈતન્ય વૃક્ષની ડાળીઓ, ચૈતન્ય પાંદડાઓ, ચૈતન્ય બદ્રી ફળ, એ જળ જેવા ન હોય કે આપણે આમ અડીએ એટલે સીધા જ અંદર ઘૂસી જાય, એ તરત જ ભગવાનના ભક્તને લાગે નહીં, એમને પ્રસન્ન કરવા માટે ભગવાન રાજી થાય, ભગવાનના ભક્તોની સેવા થાય, એટલા માટે મુક્તો એવા સ્વરૂપ ધારણ કર્યા છે, એમને લાગે એટલા માટે નહીં, એટલે તરત એ કાંટા વળી જાય એવા હોય. કેવા કોમળ, કયો કયો, અરે અરે. ગોપાળાનંદ સ્વામી આ બદ્રી વૃક્ષની વાત આવી, અહીંયા રાજકોટમાં પધાર્યા, અને આજે પણ એ પ્રસાદીની બોરડીના આપણને દર્શન થાય છે કે સ્વામીના એક જ સંકલ્પથી બધા જ કાંટા ખરી ગયા. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું, આપણા જીવને વિશે કારણ શરીર છે અને એમાં વાસનાને સ્વભાવરૂપી કાંટા લાગેલા છે, કામ ક્રોધ લોભ આ દોષ જે છે એ બધા કાંટા સમાન છે, આપણને પણ ખૂંચે છે, અને આપણા યોગમાં જે આવે એમને પણ, આપણા ક્રોધનો કોઈ શિકાર બન્યો હોય તો બીજી વખત, અરે અરે સ્વામિનારાયણ, આપણી ઝપટમાં કોઈ આવ્યા હોય તો સીધા જ નિર્વાસનિક થઈને અક્ષરધામમાં, આપણે કેવડી મોટી સેવા કરીએ છીએ કે નહીં. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે આ બધા સ્વભાવ જ્યારે આપણે મૂકશું ત્યારે ભગવાનના ધામમાં રહેવાશે, જવાશે. આનો એક બીજો અર્થ એવો છે, ચૈતન્ય મુક્તો છે એ બોરડીના વૃક્ષ રૂપે થયા છે, એમના કાંટા પણ ચૈતન્ય છે, એ કાંટાઓ વળી જાય છે, કોઈને લાગતા નથી, એનો અર્થ એવો છે કે એમણે સ્વભાવ એવા કર્યા છે કે બીજાને સુખ આપે દુઃખ આપે એવા નહીં. ભગવાનના મુક્તો છે સુખકારી હોય, જેમ ભગવાન સુખકારી છે એ રીતે ભગવાનના ભક્ત છે એ પણ સુખકારી હોય, એ દુઃખકારી ન હોય. આપણા યોગમાં જે કોઈ આવે એને બધાને સુખ સુખ થઈ જાય, આપણા યોગમાં આવે અને બધાને દુઃખ દુઃખ થઈ જાય તો હજી વાર છે ત્યાં પહોંચવાની. હો, આવું આમાંથી કંઈક સમજાય. બદ્રી વૃક્ષ છે, દાડમના વૃક્ષો છે, ખજૂરી ખજૂરના વૃક્ષ છે, નારંગીના વૃક્ષ છે, નાલિકેર એટલે નાળિયેરના વૃક્ષ છે, નાળિયેરી ચંદન વૃક્ષો છે, જાંબુ જાંબુડાના, ફણસ, કેટલા બધા નામ લખ્યા છે આમાં તો, અખરોડ, દેવદારુ, ચંપો, કેળો, દ્રાક્ષ, સુવર્ણ કેતકી, સોનાના સોનાની કેતકી ઇત્યાદિ ફળ અને પુષ્પો વગેરેના ભારથી બધાય પાછા આમ ફળવાળા, હં, બધાય ફૂલવાળા, ત્યાં કંઈ સિઝન નથી આવતી, બારેય માસ, એટલે બારેય માસ સુગંધ આવે, બારેય માસ ફ્રૂટ ભગવાનને પ્રાપ્ત થાય. આવા અનેક વૃક્ષોથી વિરાજમાન એવું એ વૃંદાવન છે. સાથે અનેક પ્રકારના મોગરાઓના વૃક્ષો છે, મલ્લિકા, માધવી એટલે વાસંતી, કુંદ એટલે મોગરો, લવિંગ, જુઈ, લવિંગની પણ લતાઓ છે, વગેરે લતાઓથી શોભાયમાન એવા વૃક્ષો છે. આવા વૃંદાવન ધામના દર્શન કર્યા એ જગ્યા ઉપર મંદ શીતળ શાંત સુગંધી એવો પવન એ વાઈ રહ્યો છે. મંદ શીત સુગંધેન સેવિતમ માતરીશ્વના શતશૃંગ શ્રુતેરાદ્રમ નિર્જરેશ્ચ સમંતતઃ. શતશૃંગ પર્વત એમની ચારેય બાજુ આવો સુગંધ મંદ શીતળ પવન વાઈ રહ્યો છે. એ પવન જેવો અહીંયા છે એવો પવન નહીં, પણ દિવ્ય પવન. વાયુદેવ સ્વયં એ ભગવાનની સેવામાં પધાર્યા છે. જે ધામને આપણે પામવાનું છે એ ધામ, થોડીક ઠંડી લાગે તો વાંધો નહીં, જોકે અમે ધાબળી દબાવીને બેઠા છીએ, કારણ કે ત્યાં જઈને બધું ઠંડુ ઠંડુ જ છે. ઉનાળામાં આપણે કહીએ કે હોય જાય ઠંડા ઠંડા, પણ શિયાળામાં એમ કહીએ કે થોડું ગરમ હોય તો સારું, એમ સૂર્યના તાપમાં નિઝરણાઓ વહી રહ્યા છે શતશૃંગ પર્વતમાંથી. સદા વસંત શોભાઢ્યમ, સદા વસંત છે ત્યાં, આપણે તો બે મહિના જ વસંત ઋતુ હોય, પણ શતશૃંગ પર્વતની અંદર બારેય મહિના વસંત ઋતુ જ છે. રત્ન દીપ દીપાલી મંડિતે, રત્નથી જડાયેલા એવા દીપ અને એમની પંક્તિ એમના થકી સુશોભિત છે. શૃંગારિક દ્રવ્યયુતે કુંજેર જુષ્ટ મનેકશ, શૃંગારિક દ્રવ્યો જે છે એમના થકી અનેક દ્રવ્યોથી એ શોભાયમાન છે. આવા પદાર્થો આવા ગ્રહ પ્રદેશો વડે અતિ શોભાયમાન એવું આ શતશૃંગ પર્વત, અને એમાં નારદજી જ્યારે આગળ વધે છે એ વૃંદાવનને પાર કર્યા પછી ગોપાનામ ગોપીનાંચ કૃષ્ણ સંકીર્તન સંકીર્તનેર મુહુ, ગોવત્સ પક્ષી નિનાદૈર નાના ભૂષણ નિસ્વનૈહ. ગોપ અને ગોપીઓએ ભગવાનના કીર્તન ગાયા છે અને એના થકી પક્ષીઓ અને ગાયો વગેરે એમના જે અવાજો સંભળાઈ રહ્યા છે એમના થકી દધિમંથન, ગોલોકધામને વિશે જાય એટલે ગાયો હોય તો વાછરડાઓ પણ હોય, અને વાછરડાઓ હોય તો દૂધ પણ થતું હોય, અને દહીં થતું હોય, દહીં થતું હોય તો પછી ઘમર ઘમર મારા એ વલોણાના અવાજ પણ સંભળાય છે. દધિમંથન શબ્દેશ ચ સર્વતો નાદિતમ મુને, હે મુને, દધિમંથનના શબ્દ છે સર્વત્ર ચારેય બાજુ સંભળાઈ રહ્યા છે. ફુલ્લ પુષ્પ ફલા નમ્ર નાના દ્રુમ સુશોભનૈ દ્વાત્રિંશતરા વનૈ અન્ય યુક્તમ પશ્ય મનોહરે. આવા 32 વન છે, કેટલા? 32 વૃંદાવન જેવા 32 વન શતશૃંગ પર્વત ઉપર છે. તદવિક્ષ્ય હૃષ્ટ સ પ્રાપ ગોલોક પૂરમ ઉજ્જવલમ. આ બધા જ 32 વનોના દર્શન કરી નારદજી છે એ બ્રહ્મપુર ગોલોકપુર એમને પ્રાપ્ત કર્યા છે, એટલે ત્યાં આવ્યા છે, અતિ પ્રસન્ન થયા છે. આ બધું જોવા મળે. દેવર્ષિ છે, ત્રણેય લોકમાં એમની ગતિ છે. ભગવાનનું મન કહેવાય છે, બ્રહ્માજીના એ પુત્ર છે, માનસ પુત્ર છે, સત્ય લોક સુધી એમની ગતિ છે. પણ આજે ભગવાનની દયાથી, ભગવાનની ઈચ્છાથી, ભગવાનની કરુણાથી, એમને એમના અનુગ્રહથી નારદજીને જ્યારે બ્રહ્મપુર ધામના દર્શન થવા જઈ રહ્યા છે ત્યારે એમને અતિશય આનંદ થયો છે કે મેં લોક લોકાંતરને વિશે ભ્રમણ કર્યું છે, ત્યાં અનેક સુખોને જોયા છે, ભોગ અને ઐશ્વર્યોને જોયા છે, પણ આજે સતશૃંગ પર્વત ઉપર બ્રહ્મપુર ધામને વિશે જે ભોગ દેખાય છે, એમના જે દર્શન થાય છે અને એમાં જે સુખ આવે છે, એવું સુખ તો હવે ભગવાનના ધામનું સુખ જો આવું હોય, સતશૃંગ પર્વતનું સુખ આવું હોય, આ તો ખાલી એમનું બાહ્ય બધું, બહારની જ ભાગ છે આ. હવે તો બ્રહ્મપુર ધામને વિશે પ્રવેશ કરવાના છે નારદજી, તો એમનું સુખ તો કેવું હશે? નારદજી આવો વિચાર કરતા હશે. વર્તુલમ રત્ન દુર્ગંચ રાજમાર્ગોપ શોભિતમ, વર્તુલાકારે દુર્ગ છે. વર્તુલાકાર એટલે ગોળ, આખો એક બ્રહ્મપુર ધામ છે, ગોળ છે. અને વર્તુળાકાર દુર્ગની અંદર બ્રહ્મપુર ધામ છે, એ બ્રહ્મપુર ધામની અંદર રાજમાર્ગો અતિશય શોભિત છે, મોટા મોટા માર્ગો છે. હજી એના કરતા આગળ એ માર્ગો પર શું છે? રાજિતમ કૃષ્ણ ભક્તા નામ વિમાને કોટી બીસ તથા, જેમ આપણે આમ અમેરિકા વગેરે દેશોમાંથી આમ ફ્લાઇટ ઉપર ઉડે એટલે બધાના ઘર દેખાય ને ઘરની આગળ પાર્કિંગ લોટ હોય અને એમાં બધાની કાર, કોઈની મર્સિડીઝ, BMW, આ ટેસ્લા એની આવી છે ને હમણાં કંઈક ડ્રાઈવરલેસ કાર, ઓટો ડ્રાઈવ, એવી બધી ભારે માઇલી કારો બધી પાર્ક કરેલી હોય, કોઈને બે કોઈને ત્રણ, જેવી સુખ સગવડતા એ પ્રમાણે. પછી કોઈકને કેટલું બધું પાર્કિંગ લોટ નાનો પડતો હોય તો પછી રોડ ઉપર કરી હોય. તો અહીંયા એવું કહે છે કે ભગવાનના જે ભક્તો છે એમના વિમાનો કેટલા? કોટી બિહી, કરોડ કરોડ વિના વિમાનો. એમના રથ, હવે BMW થી આગળ અથવા તો ઓછું જે પણ કયો તમે, ને એ રથ કેવા? તો કે રત્ન ખચિત, એ પણ બધા હીરા રત્ન મણી વગેરેથી જડાયેલા. કિંકણી જાલ શોભિત, મહામણી ઇન્દ્ર નિકરે, રત્ન સ્તંભ સ્તંભાલી મંડિત, અદભુત કોટિશ સૌધે પંક્તિ સંસ્થેર મનોહરમ. એવા વિમાનો અને રથો જ્યાં પાર્કિંગ થયા છે અને એમના પછી એમના મહેલો, સૌધ એટલે મહેલ, વિલાસ મંડપે રમ્ય રત્નસાર વિનિર્મિત, અને એમની આગળ એમનું યાર્ડ કહેવાય ને, આંગણું, વરંડા એ છે. એક એક રાજમહેલ એ એક એક ભગવાનના ભક્ત, એક એક મુક્ત એમના માટે ભગવાને એ સર્જન કરી આપ્યા છે. રાજમાર્ગોની બંને બાજુ એવા મહેલો છે ભગવાનના ભક્તોને મુક્તોને રહેવા માટે. કોઈ પ્રકારનું ભાડું નહીં હો, મહિને ઇલેક્ટ્રિકનું બિલ આવે નહીં, ક્યારેય લાઇટ જાય નહીં. અહીંયા તો આપણે એક બેન ત્રણ બોલીએ એટલે લાઇટ ગઈ હોય તો આવી જાય, ત્યાં તો ઝટકોય નથી લેતી, બોલો. પાણીનું બિલ આવે નહીં, અને કોર્પોરેશનમાંથી ભરત સાહેબ છે એ આપણને ક્યારેય ટેક્સની નોટિસ મોકલે નહીં, ભાઈ હાલો હમણાં બાકી છે તો ભરી જાવ કે. કોઈ મકાન વેરો નહીં, ઇન્કમ ટેક્સ નહીં, બધું ફ્રી ઓફ કોસ્ટ. હે, GST નહીં લ્યો, મોટામાં મોટું હેડેક પીયો ગયું, બોલો. એટલે આવા ધામમાં જવું જોઈએ કે ન જવું જોઈએ? વહેલા હારો નારદજી છે એ આવા રાજમાર્ગ ઉપર પધાર્યા છે. આપણે અહીંયા નારદજીને રોકીએ અને ત્યાર પછી આગળની કથા છે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ, આપે જે આ બ્રહ્મપુર ધામનું વર્ણન કર્યું છે એવું ધામ આપણને સૌને અંતકાળે પ્રાપ્ત થાય એવી આપ અમારા પર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હેલો, આજે ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ તથા ધૂનપ્રસાદના જે મુખ્ય યજમાન છે સુરેશચંદ્ર વસંતરાય વસંત, સુપુત્ર ડૉક્ટર હિમાંશુ તથા ડૉક્ટર કિશન, ચેતનભાઈ વિનોદભાઈ સોલંકી તેઓના જન્મદિવસ નિમિત્તે તેમની સંતોના ધોતિયાની અવારનવાર સેવા ચાલુ જ હોય છે. ક્રિશ મયુરભાઈ સાંગાણી, કાનજીભાઈ પોપટભાઈ સેન્જલિયા, જિજ્ઞેશભાઈ એમ કારિયા, સુપુત્ર ઉત્સવ, સહયજમાન ભક્તો છે પિયુષભાઈ વલ્લભભાઈ ચાંગેલા તેઓના પિતાશ્રીની પુણ્ય સ્મૃતિમાં, જયંતિભાઈ કુરજીભાઈ ચાંગેલા, હરકાંતભાઈ છનિયારા તેઓના માતૃશ્રીની પુણ્ય સ્મૃતિમાં, વલ્લભભાઈ જીવરાજભાઈ બોગાણી, ચંદ્રેશભાઈ જગદીશભાઈ વાઘેલા, ઉમેશભાઈ ભીખાભાઈ પાંભર, ડૉક્ટર કેશુભાઈ કગતરા સાહેબ, કમલેશભાઈ ધનજીભાઈ કોરાટ, મહેશભાઈ નાનજીભાઈ ધાનાણી અને હિરેનભાઈ ખીમજીભાઈ જાટકિયા. આ બધા ભક્તો આજના ઠાકોરજીના થાળ અને ધૂન પ્રસાદના યજમાન છે. અહીંથી સંતો બધા જ યજમાન ભક્તોને માનસ ભાવે આશીર્વાદ પાઠવે છે અને આ ભક્તો અહીંથી પછી પૂજ્ય ચરણ સ્વામી પાસેથી ઓફિસમાંથી પોતાની પ્રસાદી મેળવી લઈએ.